શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 42મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, શાસ્ત્રોક્ત વિધિને અનુસાર પિતા ધર્મદેવની ઉત્તરક્રિયા સમાપ્ત થઈ એટલે શ્રી નીલકંઠવર્ણી એવા ભગવાન શ્રીહરિએ ઘર છોડવાની ઈચ્છા કરી. રામપ્રતાપભાઈ અને સુવાસીની ભાભી આદિક સંબંધીજનો તથા બાલસખાઓ અને પોતામાં અતિશય સ્નેહ રાખતા અન્ય નગરવાસીજનોનો ગાઢ સ્નેહ ગૃહત્યાગ કરવામાં મહાવિઘ્નરૂપ થાય એમ જાણી શ્રી નીલકંઠવર્ણીએ તે વિઘ્નની શાંતિને માટે સર્વવિઘ્નહર્તા શ્રી ગણપતિજીનું દુર્વા આદિ અનેક ઉપચારોથી પૂજન કર્યું અને બે હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા. હે વિઘ્નેશ, હે વિઘ્નવિનાયક દેવ, હે વિઘ્નોના સમૂહોને નાશ કરનાર મંગલ નામધારી, હે શંકરપુત્ર, હે ઇન્દ્રાદિદેવોને વંદન કરવા યોગ્ય ચરણકમળવાળા, હે પાર્વતી દેવીના મહાવ્રતના ફળ સ્વરૂપે પ્રગટેલા, હે અખિલ મંગલમૂર્તિ, હે સિદ્ધિવિનાયક ગણપતિદેવ, તમે મારા વિઘ્નોને દૂર કરો. શુદ્ધ રાતારંગના મણી જેવી શરીરે લાલકાંતિને ધારણ કરનારા પતિવ્રતાના ધર્મથી અત્યંત તેજસ્વી શોભાને ધરી રહેલી સિદ્ધિ અને બુદ્ધિ નામની બંને પત્નીઓએ ભાલમાં ચર્ચેલા કાશ્મીરી કુમકુમથી પરમ શોભાને ધારણ કરનારા તેમજ જમણા સ્તન ઉપર વળેલી અત્યંત મનોહર સુંદર સૂંઢવાળા હે સિદ્ધિવિનાયક ગણપતિદેવ, તમે મારા વિઘ્નોને દૂર કરો. ચારે હસ્ત કમળમાં પાશ, અંકુશ, કમળ અને કુઠાર તથા કંઠમાં લાલ પુષ્પની માળાને ધારણ કરી રહેલા પાર્વતીના અંગ થકી પ્રગટ થયેલા સિંદૂર ચર્ચેલા સુંદર લલાટમાં ચંદ્રમાના પ્રકાશ જેવી ઉજ્જવલકાંતિને ધારણ કરનારા હે સિદ્ધિવિનાયક ગણપતિદેવ, તમે મારા વિઘ્નોને દૂર કરો. પ્રારંભ કરેલા કાર્યમાં આડા આવતા વિઘ્નોના સમૂહો જોઈ ભય પામેલા સુરશ્રેષ્ઠ બ્રહ્મા, શિવ આદિ દેવો પણ લાડુ આદિ અનેક ઉપચારોથી તમારી પૂજા કરે છે અને બ્રહ્માદિ સર્વે દેવતાઓમાં હરહમેશ પ્રથમ પૂજાતા એવા હે સિદ્ધિવિનાયક ગણપતિદેવ, તમે મારા વિઘ્નોને દૂર કરો. ઉતાવળી ગતિએ ચાલવાથી અચાનક અથડાઈ પડવાથી ઊંચો કંઠ કરી ચું ચું એવો નાદ કરતા સ્થૂલ શરીરવાળા ઉંદરને ફરી ફરી દોડાવી દેવતાઓના સમૂહને હસાવતા અને સુપડા જેવા કાનવાળા તેમજ વિશાળ ગોળાકાર ઉપડતી ફાંદવાળા હે સિદ્ધિવિનાયક ગણપતિદેવ, તમે મારા વિઘ્નોને દૂર કરો. યજ્ઞોપવિતના સ્થાને મહાનાગરાજને ધારી રહેલા મહિનાના શુક્લપક્ષની પડવાની તિથિએ ઉદય પામતા નક્ષત્રપતિ ચંદ્રમાના દર્શનને મંગળકારી કરનારા ભક્તજનોને અભયદાન આપનારા દયાસાગર અને વિઘ્નોને હરવાના રાજા એવા હે સિદ્ધિવિનાયક ગણપતિદેવ, તમે મારા વિઘ્નોને દૂર કરો. મસ્તક ઉપર નિર્મળ શ્રેષ્ઠ રત્નોની પંક્તિથી શોભી રહેલા મુગટને ધારી રહેલા કસુંબલ સુંદર બે વસ્ત્રોને અંગ ઉપર ધારણ કરી રહેલા ઉજ્જવલ શોભાએ યુક્ત અને સર્વત્ર મંગલકારી નામસ્મરણના પ્રતાપને ધારણ કરનારા હે સિદ્ધિવિનાયક ગણપતિદેવ, તમે મારા વિઘ્નોને દૂર કરો. હે દેવાંતક નામના અસુરોથી ભય પામેલા દેવતાઓની પીડાને હરણ કરનારા વિજ્ઞાનના ઉપદેશથી વરેણ્ય રાજાના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનારા તથા ત્રિભુવનના માલિક બ્રહ્માદિ દેવતાઓને આનંદિત કરનારા હે કાર્તિક સ્વામીના બંધુ હે સિદ્ધિવિનાયક ગણપતિદેવ, તમે મારા વિઘ્નોને દૂર કરો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ અક્ષર કાળ માયા આદિના નિયંતા હોવા છતાં લોકસંગ્રહને માટે વિઘ્નવિનાયક ગણપતિદેવની સ્તુતિ કરી પ્રણામ કર્યા અને પિતા ધર્મદેવના દેહત્યાગ પછી પૂરા 40મા દિવસે સંવત 1850ના અષાઢ સુદ 10મીના શુક્રવારે પ્રાતઃકાળે ઘરનો ત્યાગ કર્યો. મોટાભાઈ રામપ્રતાપજી વગેરે પોતાના સંબંધીજનો કે મિત્રોને પૂછ્યા વિના શ્રીહરિ નિત્ય સરયુ ગંગામાં સ્નાન કરવાના મિશે ઘરનો ત્યાગ કરી એકલા ચાલી નીકળ્યા. તપશ્ચર્યા કરવા માટે અત્યંત ઉત્સુક થયેલા શ્રીહરિ પ્રથમ ઉત્તર કિનારે આવી નિર્જન પ્રદેશમાં નૌકાની રાહ જોઈ થોડી ક્ષણ ઊભા રહ્યા. એ સમયે ભગવાન શ્રીહરિએ આચ્છાદન વસ્ત્રે સહિત કૌપીન, ઉત્તરીય વસ્ત્ર, મૃગચર્મ, પલાશનો દંડ અને ડાબે ખભે શ્વેત યજ્ઞોપવિત ધારી હતી. કંઠમાં તુલસીના કાષ્ઠમાંથી બનાવેલી બે શેરવાળી કંઠી ધારણ કરેલી હતી. ભાલમાં કુમકુમના ચાંદલાએ સહિત ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરેલું હતું. મસ્તક ઉપર મંજુલ ચીકણા ચળકતા શ્યામ સુંદર કેશની જટા બાંધેલી હતી. કેડમાં મૂંજની મેખલા બાંધેલી હતી અને જમણા હાથમાં તુલસીના કાષ્ઠની જપમાળા ધારી રહ્યા હતા, તથા કમંડલું, ભિક્ષાપાત્ર અને પાણી ગાળવાનો વસ્ત્રનો ટુકડો સાથે રાખેલ હતો. શાલિગ્રામ અને બાલમુકુંદની મૂર્તિને વિરણના નાના કંડિયામાં પધરાવી ઉપર વસ્ત્રથી વીંટી તેને કંઠમાં ધારણ કર્યા હતા. ચરણમાં પાદુકાએ રહિત હતા. પોતાને અતિપ્રિય ચાર શતશાસ્ત્રના સારભૂત નાની પુસ્તિકારૂપ ગુટકાને મીણ પાયેલા સૂક્ષ્મ વસ્ત્રથી સુરક્ષિત કરી ખભા ઉપર ભરાવીને ધારણ કરેલો હતો. આ પ્રમાણેની શોભાને ધરી રહેલા ધર્મનંદન શ્રીહરિ રખેને કોઈ મનુષ્ય મને જોઈ જાય એવા ભયથી ભય પામતા સરયુ ગંગાને પાર ઉતરવાની ઈચ્છાથી નૌકાની રાહ જોઈને ઊભા હતા. તેટલામાં ત્યાં કોઈ અસુર આવ્યો. તે ભયંકર આકૃતિવાળો, પૂર્વે અરસપરસના યુદ્ધમાં અસ્ત્ર શસ્ત્રથી કપાઈ મરેલા અસુરોમાંથી તે બચી ગયેલો શ્રીહરિનો શત્રુ હતો. લડાઈમાં મૃત્યુ પામેલા પોતાના સાથી મિત્રોનો પ્રિય કરવાને માટે સતત ઉદ્યમશીલ રહેતા તે અસુરે અત્યારે લાગ જોઈ નિસ્સહાય ઊભેલા શ્રીહરિને મહાક્રોધથી તત્કાળ સરયુ ગંગામાં ફેંકી દીધા. હે રાજન, મહાનદીમાં પડેલા અતિ ધીરજશાળી ભગવાન શ્રીહરિ પોતાના નાના પુસ્તકની રક્ષા કરતા અતિ ભયાનક મગરમચ્છ આદિ જળચર પ્રાણીઓથી ભયાવહ જણાતી સરયુ નદીમાં તરવા લાગ્યા. સૂર્યોદયથી આરંભી 3.5 પ્રહર સુધી અર્થાત 10.5 કલાક પર્યંત સરયુ નદીમાં તરતા તરતા શ્રીહરિ ત્યાંથી 3 યોજન બરાબર એટલે 36 કિલોમીટર દૂર સરયુના સામે કિનારે નીકળ્યા. નદીમાં ફેંકી દેનારો અસુર પોતાને જે રીતે મૃત્યુ પામેલા જાણે તે રીતની ચેષ્ટાને કરતા શ્રીહરિ તરંગોની સાથે તણાતા જાણે ચેષ્ટારહિત થઈ ગયા હોય તેવા જણાતા હતા. તેથી શ્રીહરિની માયામાં મોહ પામેલો અસુર તેને ચેષ્ટારહિત થયેલા જોઈ અતિ હર્ષ પામતો ત્યાંથી પાછો વળ્યો અને જ્યાં પોતાના સાથી અસુરો રહેતા ત્યાં દોડતો જઈ પોતે શ્રીહરિને મારી આવ્યો છે એવી વાત અતિ હર્ષથી કહેવા લાગ્યો. ત્યારે કેટલાક અસુરોએ શ્રીહરિ મૃત્યુ પામ્યા છે તે વાત સ્વીકારી અને કેટલાકે ન સ્વીકારી. હે રાજન, યોગેશ્વરના પ્રભાવથી ભગવાન શ્રીહરિ જળમાં ડૂબ્યા નહીં, પરંતુ તેમાંથી બહાર નીકળી ત્યાંથી ઉત્તર દિશામાં શ્યામવર્ણવાળા હિમાલય તરફ પ્રયાણ કર્યું. આ બાજુ અયોધ્યા નગરીમાં ધર્મદેવના કુળદેવ ચિરંજીવી હનુમાનજી શ્રીહરિએ આન્યિક વિધિ સમાપ્ત કરી લીધો હશે એમ માની તેમના દર્શન કરવા માટે હંમેશના નિયમ પ્રમાણે આવ્યા. હે રાજન, ભગવાન શ્રી રામચંદ્રજીના એકાંતિક ભક્ત હનુમાનજી શ્રીહરિને પોતાના ઇષ્ટદેવ સાક્ષાત રામચંદ્રજી ભગવાન જાણતા હોવાથી પ્રતિદિન ગાઢ અનુરાગથી તેમના દર્શન કરવા આવતા. હે રાજન, ધર્મદેવના ભવનમાં શ્રીહરિને નહીં જોઈને હનુમાનજી અયોધ્યા નગરીની ચારે બાજુ શ્રીહરિને શોધવા લાગ્યા, છતાંય ક્યાંય મળ્યા નહીં. ત્યારે સરયુ ગંગાને કિનારે આવીને એક મુહૂર્ત પર્યંત ધ્યાનમાં બેઠા. તે ધ્યાનમાં જાણ્યો કે શ્રીહરિ અધર્મનો અને અસુરનો ઉચ્છેદ કરવા તથા તીર્થોને પવિત્ર કરવા ભારત દેશની યાત્રાએ ઘર છોડીને ચાલી નીકળ્યા છે. હે રાજન, એ સમયે શ્રીહરિ જે સ્થળમાં વિરાજતા હતા તેને ધ્યાનયોગથી જાણીને તત્કાળ સરયુગંગાને ઉલ્લંઘીને સૂક્ષ્મ રૂપ ધરી હનુમાનજી પોતાના ઇષ્ટદેવ શ્રીહરિની સમીપે આવ્યા અને સાષ્ટાંગ પ્રણામ કરી બે હાથ જોડી શ્રીહરિની સામે ઊભા રહ્યા. સ્વયં શ્રીહરિ પણ બહુ જ ખુશ થઈ હનુમાનજીને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે હે કપીશ્વર, તમે અમારા કુળદેવ છો. અહીં આપનું એકાએક પ્રત્યક્ષ આગમન થયું છે તે ક્યાં હેતુથી થયું છે તે મને જણાવો. તપશ્ચર્યા કરવાની ઈચ્છાથી મહાભયંકર જંગલમાં પ્રયાણ કરવા ઈચ્છતા મને ઈચ્છિત આપનું દર્શન થયું એ મારા માટે મંગળરૂપ થયું છે. હે કપીશ્વર, ઘરથી બીજા ગામ પ્રત્યે પ્રયાણ કરતા મનુષ્યોને જો કે આપના નામોચ્ચાર માત્રથી જ કાર્યની સિદ્ધિ થઈ જાય છે, તો પછી આપના પ્રત્યક્ષ દર્શનથી તે કાર્ય સફળ થાય તેમાં કહેવું જ શું. હે રાજન, આ પ્રમાણે શ્રીહરિના મનુષ્ય ચરિત્રને કરતા વચનો સાંભળી હનુમાનજીનું હૃદય ભરાઈ આવ્યું ને કહેવા લાગ્યા કે હે પ્રભુ, હું આપને મારા ઇષ્ટદેવ સીતાપતિ સાક્ષાત રામચંદ્રજી ભગવાન જાણું છું. જે શ્રીરામ ભગવાને આ અયોધ્યાપુરીમાં મને ચિરંજીવી થવાનું વરદાન આપ્યું છે. હે પ્રભુ, તમે જે દિવસથી આરંભીને છપૈયાથી અયોધ્યાપુરીમાં રહેવા આવ્યા તે દિવસથી પ્રતિદિન નિત્ય હું આપના દર્શન કરવા આવું છું. આજે મારો નિત્યવિધિ પૂર્ણ કરીને સંગવ સમયને અંતે આપના દર્શન કરવા ધર્મના ભવનમાં આવ્યો પણ ત્યાં આપના દર્શન થયા નહીં. હે પ્રભુ, તેથી મેં આપનું ધ્યાન કર્યું, તેના પ્રભાવે આપે જે કરવા ધાર્યું છે તે સમગ્ર બાબત જાણીને હું આપના દર્શન કરવા માટે અહીં આવ્યો છું. આપ દયાળુ, મારા ઉપર કૃપા કરો. હે પ્રભુ, મનુષ્ય નાટ્યને કરતા તમે ભક્તની જેમ જે કાંઈ મને કહો છો તે આપની શોભા છે, પરંતુ હું તો આપના ચરણનો જ સેવક છું. જો પ્રભુ આપની આજ્ઞા હોય તો તમારી સાથે આવું અને વનમાં તપ કરતા આપની હું નિરંતર સેવા કરું. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે હનુમાનજીનું નિષ્કપટ વચન સાંભળી શ્રીહરિ કહેવા લાગ્યા કે હે મારુતિ, તમે મારા એકાંતિક ભક્ત છો, તમારી ઉપમા કોની સાથે આપું. પરંતુ મારુતિ, હું જ્યારે તમારું સ્મરણ કરું ત્યારે તમે મારી પાસે આવજો. અત્યારે મને તીવ્ર વૈરાગ્ય વર્તે છે. સંસારમાં સર્વે ઠેકાણેથી હું ઉદાસી છું, તેથી વનમાં મને કોઈનો પણ સંસર્ગ ગમતો નથી. માટે હે હનુમાનજી, તમે અત્યારે તમારા સ્થળે પધારો અને તમને પણ જ્યારે મારા દર્શનની ઈચ્છા થાય ત્યારે હું જે સ્થળે હોઉં ત્યાં મને ધ્યાનયોગથી જાણી મારી સમીપે આવજો. ત્યારે શ્રીહરિના અંતરના અભિપ્રાયને જાણનારા તેથી જ એકાંતિક ભક્તરાજ શ્રી હનુમાનજી શ્રીહરિને સાષ્ટાંગ પ્રણામ કરી તે જ ક્ષણે અંતર્ધાન થઈ ગયા. પછી ક્યારેક શ્રીહરિના દર્શન કરવા જંગલમાં આવતા દૂરથી જ સાષ્ટાંગ પ્રણામ કરી અંતર્ધાન થઈ જતા અને ક્યારેક શ્રીહરિ પોતાને જોતા હોય તેમ તેમની આગળ આવીને ઊભા રહેતા અને ક્યારેક ઘોર જંગલમાં શ્રીહરિ સમાધિ નિષ્ઠ છે એમ જાણી તેમની ચારે તરફ ફરતા રહી ભૂતપ્રેતાદિથી તથા વાઘ સિંહ આદિ હિંસક પ્રાણીઓથી શ્રીહરિનું રક્ષણ કરતા હતા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, હનુમાનજી ત્યાંથી અંતર્ધાન થયા પછી અહિંસા બ્રહ્મચર્યાદિ મહાવ્રતને ધારણ કરનારા શ્રીહરિ અનેક ઘનઘોર જંગલોને ઉલ્લંઘી પૂરા એક મહિને શ્યામવર્ણના હિમાલય પર્વતની તળેટીએ પહોંચ્યા. ત્યાં તળેટીમાં વિચરણ કરતા શ્રીહરિએ કેટલાક દિવસો પછી એક મહાઅરણ્યમાં પ્રવેશ કર્યો. તે મહાઅરણ્ય અનેક પ્રકારના અજગર આદિ મહાસર્પો તથા મૃગલા આદિ અનેક વનપશુઓ જેવા કે સિંહ, વાઘ, પાડા, મહાગજરાજો, ભૂંડ, રોજ, રૂરુ મૃગ અને કસ્તુરી મૃગોથી ભરચક હતું. તેમજ બહુ પ્રકારના પુષ્પો અને ફળોના ભારથી નમી ગયેલી ડાળીઓવાળા અનેક પ્રકારના વૃક્ષોથી તથા નિર્મળ ઝરણા અને ખળખળ અવાજ કરતી વહેતી નદીઓથી અને સ્વચ્છ જળવાળા સરોવરોથી તથા અનેક પ્રકારના પક્ષીઓના સમૂહોથી તે મહાવન અત્યંત શોભતું હતું. હે રાજન, આવા મહાઘોર જંગલમાં અતિશય કોમળ અંગવાળા વનના કંદમૂળ તથા ફળનો માત્ર આહાર કરતા, ઉઘાડે ચરણે વિચરતા, નાની ઉંમર હોવા છતાં વાઘ આદિ હિંસક પશુઓથી નિર્ભયપણે ફરતા હતા. મહાધીરજધારી, આત્મદર્શી તથા પૂર્વાપરનો વિચાર કરી પછીથી જ સર્વકાર્યમાં પ્રવૃત્ત થતા એવા દીર્ઘદર્શી, અત્યંત તીક્ષ્ણ બુદ્ધિવાળા, પોતામાં અનંત શુભગુણો હોવા છતાં સહજ પણ ગર્વને નહીં ધરતા ભગવાન શ્રીહરિ પોતાના વર્ણિધર્મનું યથાર્થ પાલન કરતા થકા ઘોર જંગલમાં વિચરણ કરવા લાગ્યા. હે રાજન, શ્રીહરિને તીવ્ર વૈરાગ્ય હોવાથી તે સાંસારિક સુખમાં અત્યંત અરુચિ રાખતા, અત્યંત દુઃખરૂપ વનવાસને પણ ઘરના સુખ કરતાં અધિક સુખરૂપ માનતા હતા. શ્રીમદ ભાગવતના પંચમ સ્કંધમાંથી જડભરતજીના આખ્યાનને વાંચી શ્રીહરિએ અનાસક્ત બુદ્ધિયોગનો અભ્યાસ કર્યો અને પુલ્હાશ્રમમાં જઈ તપશ્ચર્યા કરવા માટે અત્યંત ઉત્કંઠાવાળા થયા. ત્યાર પછી પુલ્હાશ્રમ તરફની દિશાને લક્ષ્ય કરી ચાલવા લાગ્યા. શ્રીહરિ એક વખત માર્ગ ભૂલ્યા અને તે માર્ગે ફળ કે જળ કાંઈ પ્રાપ્ત થયું નહીં, એમ કરતા 3 દિવસ પસાર થયા. જંગલમાં ચાલતા ચાલતા 4થે દિવસે પણ કાંઈ આહાર પ્રાપ્ત થયો નહીં, તેથી શરીર શિથિલ થયું અને વાયુના ઝપાટાથી જેમ ધ્વજદંડ નીચે પડે તેમ શ્રીહરિ ધરણી પર ઢળી પડ્યા. ત્યારે એક મુહૂર્ત વીત્યા પછી ધીરે ધીરે ઊભા થયા અને નેત્રો ઉઘાડીને ચારે તરફ દ્રષ્ટિ કરી ત્યારે દૂર દૂર એક નદી જોવામાં આવી. હે રાજન, મંદ મંદ ગતિએ ચાલતા શ્રીહરિ હિમાલય પર્વતની પાસેના નાના પર્વતમાંથી નીકળતી તે નદીને કિનારે પહોંચ્યા. તે નદીમાં સ્નાન કરી આપતકાળના ધર્મને અનુસારે સંધ્યાવંદન આદિ નિત્યકર્મ કરી તે નદીનું જળપાન કર્યું, જેનાથી કંઈક શાંતિ થઈ. પછી તે નદીને કિનારે ઊભેલા વિશાળ વટવૃક્ષની નીચે વિશ્રામ કર્યો. તે સમયે પોતાના પ્રાણપ્રિય ભગવાન શ્રીહરિના વનવાસજન્ય કષ્ટને નહીં જોઈ શકવાથી ભુવન ભાસ્કર સૂર્યદેવ પણ અસ્તાચળને પામ્યા. થોડા વિશ્રામ પછી ભગવાન શ્રીહરિએ તીવ્ર વૈરાગ્યવાળા નૈષ્ઠિક બ્રહ્મચારીઓની ધર્મમર્યાદાઓનું આ પૃથ્વી પર યથાર્થ સ્થાપન કરવા સાંજની સંધ્યા ઉપાસના કર્મનું અનુષ્ઠાન કર્યું. હે રાજન, સંવત 1849ના શ્રાવણવદ ગોકુલાષ્ટમીની રાત્રિનું મહાન ઘોર અંધારું છવાયું. મેઘાડંબરથી આકાશ ઢંકાયેલું હોવાથી તારામંડળના પણ દર્શન થતા ન હતા. આવો મહાઅંધકાર છવાયો હતો. હે રાજન, આવી ઘોર અંધારી રાતમાં શિયાળિયા, ઘુવડ, વાઘ વગેરે પ્રાણીઓ ભયંકર શબ્દોનો અવાજ કરતા અહીં તહીં પરિભ્રમણ કરી રહ્યા હતા, તેમજ તમરાઓના તીખા શબ્દો પણ સાંભળનારાને કર્ણશૂળ સમાન લાગતા હતા. આકાશમાં વીજળીના પાત સાથે મેઘની ભયંકર ગર્જનાઓ થતી હતી અને ચારે તરફ વારંવાર વીજળીના ઝબકારાઓ થતા હતા. દૂર દૂર અહીં તહીં ભમતી ભૂતાવળોની હારમાળાઓ વારંવાર દેખાતી હતી. હે રાજન, મહાઘોર જંગલની આ ભયંકર રાત્રિ મહાધીરજશાળી પુરુષોને પણ અતિશય બિહામણી લાગે તેવી હતી. હે રાજન, આવી ભયંકર રાત્રિમાં પણ ભગવાન શ્રીહરિ શરીરનું ભાન ભૂલી દ્રઢ આસનવાળી સમાધિમાં ઉતરી ગયા હોય તેમ રાધિકાના પતિ ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ તેમજ આત્મસ્વરૂપનું પરિચિંતવન કરતા નિર્ભયપણે પ્રશાંત સ્વરૂપે બેઠા હતા. તે સમયે ભગવાન શ્રીહરિના દર્શનની અત્યંત ઉત્કંઠા ધરાવતા પવનપુત્ર હનુમાનજી નાનું રૂપ ધારણ કરી અચાનક તે સ્થળે પધાર્યા ને સાષ્ટાંગ પ્રણામ કરી જોયું તો શ્રીહરિ સમાધિ સ્થિતિમાં બિરાજે છે અને આ જંગલમાં જે જગ્યાએ બેઠા છે તે સ્થાન અતિશય ભયાનક છે એમ જાણી रक्षा करवा त्याने त्यां उभा रह्या। आ प्रमाणे अवतारी श्री नारायण भगवानना चरित्ररूप श्रीमद सत्संगी जीवननामे धर्मशास्त्रमा प्रथम प्रकरणमा श्रीहरिए सदंतर घरनो त्याग कर्यो अने हिमालयना घोरवनमा विचरण कर्यूं ए निरूपण नामे 42मो अध्याय पूर्ण थयो।